શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 8મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રીહરિ સહજાનંદ સ્વામીએ પોતાના ગૃહસ્થ ભક્તજનોને પોતપોતાના દેશ પ્રત્યે જવાનો આદેશ કર્યો, તેથી તેઓ શ્રીહરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પોતાની પત્નીઓની સાથે સ્વદેશ જવા માટે નીકળ્યા. તે સમયે શ્રીહરિએ મુકુંદાનંદ બ્રહ્મચારી અને મુક્તાનંદ સ્વામી આદિ કેટલાક ત્યાગીઓને ગૌરવપૂર્વક માન આપી પોતાની સાથે રાખ્યા, તથા હે નરાધીપ, અન્ય સાધુઓના મંડળને, પૃથ્વી ઉપરના અજ્ઞાનીજનોને પોતાના સ્વરૂપનો બોધ કરાવવા જુદા જુદા દેશોમાં અલગ અલગ મંડળ થઈ ફરવા જવાની આજ્ઞા આપી. હે રાજન, ત્યાર પછી સમર્થ ભગવાન શ્રીહરિ માંગરોળપુરવાસી જનોને અને વજ્રદીન રાજાને પોતપોતાના ધર્મમાં વર્તવાની આજ્ઞા આપી શિષ્યમંડળની સાથે કાલવાણી ગામમાં પધાર્યા. હેનરૂપ તે કાલવાણી ગામમાં શ્રીહરિએ જીવન શર્મા વિપ્રને ઘેર પોતાનો ઉતારો કર્યો, ત્યારે તે ગામવાસી અનેક ભક્તજનો સંતમંડળની સાથે ભગવાન શ્રીહરિની ખૂબ જ સેવા કરવા લાગ્યા. હે રાજન, તે ભક્તોમાં મેઘજી, લક્ષ્મણ, ભીમજી, રઘુનાથ, અંબારામ, યાદવ, જયરામ આદિ વિપ્રભક્તો ગાઢ અનુરાગથી શ્રીહરિની સેવા કરતા હતા, તેમજ ધનાઢ્ય એવા વૈશ્યવર્ણમાં પણ પર્વતભાઈ નામે મુખ્ય ભક્ત અને બીજા રાજાભાઈ, જીવરાજ, ઘેલાશા, બે જેઠાભાઈ, મૂળજી, રદો, ખોડો, વસ્તો, નરસિંહ, જેઠો અને જૂઠો બે સગા ભાઈઓ, કૃષ્ણ, માધવ નામના બે ભક્તો, આંબો, કેશવ, લક્ષ્મણ, વશરામ આદિ અનેક વૈશ્ય ભક્તજનો શ્રીહરિની સેવા કરતા હતા. તેવી જ રીતે અત્યંત ભક્તિભાવથી ભરેલી બહેનોમાં તેજસ્વતી, મઘા, ફુલ્લી, હીરા, જીવંતી આદિ અનેક બહેનો ભગવાન શ્રીહરિની સેવા કરતા હતા. એ કાલવાણી ગામમાં પૂર્વોક્ત સર્વે નરનારી ભક્તો તથા અન્ય હજારો જનો ભગવાન શ્રીહરિની કૃપાદૃષ્ટિથી સમાધિનિષ્ઠ થયા હતા અને સર્વે પ્રકારની યોગકળાને જાણનારા થયા હતા. હે રાજન, ક્રમશઃ અષ્ટાંગયોગની સાધના કરી યોગીઓ જેમ યોગસિદ્ધિને વરે તેવી જ રીતની યોગસિદ્ધિની પ્રાપ્તિ આ ભક્તજનોને માત્ર શ્રીહરિની કૃપાદૃષ્ટિથી તત્કાળ પ્રાપ્ત થઈ હતી. હે રાજન, પ્રાણનો નિરોધ કરવો તેમજ સ્વતંત્રપણે દેહનું ધારણ કરવું કે તેનો ત્યાગ કરવો વગેરે યોગની ક્રિયામાં સર્વે ભક્તજનો અને કેટલાક બાળકો પણ શ્રીહરિની કૃપાથી સ્વતંત્રતા પામ્યા હતા. હે રાજન, જ્યારે સકલ લોકના સ્વામી સ્વતંત્ર એવા ભગવાન શ્રીહરિ પોતાના સ્વરૂપમાં જનોને સામૂહિક સમાધિ કરાવતા ત્યારે સર્વેના મનમાં અતિશય આશ્ચર્ય ઉત્પન્ન થતું. શ્રીહરિના દર્શન કરતાની સાથે સમાધિ દશાને પામતા સેંકડો અને હજારો નરનારીઓની જુદી જુદી પંક્તિઓ કાલવાણી ગામમાં થતી, તેમાં કેટલાક સિદ્ધાસન તથા પદ્માસન વાળી બેસતા, કેટલાક વીરાસનમાં અને કેટલાક વજ્રાસનમાં બેસતા અને કેટલાક સ્વસ્તિક આસનમાં બેસતા, તેમજ કેટલાક શવાસનમાં રહી સમાધિનું સુખ લેતા હતા. હે રાજન, સર્વે જનો સમાધિની પરમોત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થતા કાષ્ઠ કે પાષાણની પ્રતિમા માફક નિશ્ચેષ્ટ થઈ જતા, ત્યારે ભગવાન શ્રીહરિ તે સમાધિમાં ગયેલા ભક્તોને મધ્યે કેટલાકને એક પ્રહરને અંતે જગાડતા, કેટલાકને બે પ્રહરને અંતે, કેટલાકને ચાર પ્રહર પૂર્ણ થતા દિવસને અંતે, કેટલાકને બે દિવસને અંતે, કેટલાકને 15 દિવસને અંતે અને કેટલાકને મહિનાને અંતે જગાડતા, તેમજ કેટલાકને 2 મહિનાના અંતે, કેટલાકને 3 મહિનાના અંતે, કેટલાકને 4 મહિનાના અંતે શ્રીહરિ સમાધિમાંથી જગાડતા. હે રાજન, શ્રીહરિ જ્યારે જગાડતા ત્યારે કેટલાકને દ્રષ્ટિ માત્રથી જગાડતા, કેટલાકને શબ્દ માત્રથી નામ લઈ જગાડતા અને કેટલાકને સંકલ્પ માત્રથી જગાડતા. હે રાજન, કોઈ સમાધિમાં ગયેલો મનુષ્ય પોતે સમાધિમાં અનુભવાતા પરમ આનંદના લોભથી ભગવાન શ્રીહરિ બોલાવે છતાં પાછો શરીરમાં પ્રવેશ કરે નહીં ત્યારે સમર્થ ભગવાન શ્રીહરિ સ્વયં મહાયોગેશ્વર હોવાથી પોતાના યોગેશ્વર્યના પ્રભાવથી બલાત્કારે તેને ફરી શરીરમાં તત્કાળ પ્રવેશ કરાવતા હતા. હે રાજન, જે જે ભક્તજનો સમાધિમાંથી જાગ્રત થતા તે ભક્તજનો સમાધિમાં પોતે જે આશ્ચર્ય અનુભવ્યું હોય તે સમગ્ર આશ્ચર્ય સભામાં બેઠેલા ભક્તજનોની આગળ વર્ણન કરી કહેતા હતા. તેમાં કેટલાક ભક્તજનો અલૌકિક બ્રહ્મપુરની વાર્તા કરતા હતા, કેટલાક શ્વેતદ્વીપની અને કેટલાક વૈકુંઠલોકની વાત કહેતા હતા, કેટલાક ગોલોકધામના દિવ્ય ઐશ્વર્ય અને વૈભવનું વર્ણન કરતા અને કેટલાક ભક્તજનો તો ત્રિલોકીમાં રહેલા દેવ દૈત્ય આદિના અનેક સ્થાનોનું વર્ણન કરતા, કેટલાક ભક્તો સમાધિમાં જોયેલા પ્રકૃતિ પુરુષના લોકના ઐશ્વર્ય અને વૈભવનું યથાર્થ વર્ણન કહી સંભળાવતા હતા, કેટલાક સંકર્ષણના લોકના ઐશ્વર્ય અને પ્રતાપાદિનું વર્ણન કરતા અને કેટલાક પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધના લોકનું વર્ણન કરતા હતા, તેમજ કેટલાક 24 તત્વરૂપ દેવતાઓના પૃથક પૃથક લોક અને ઐશ્વર્યનું સભામાં યથાર્થ વર્ણન કરીને કહેતા. કેટલાક ભક્તો ત્રિલોકીમાં રહેલા ભગવાનના બદ્રિકાશ્રમાદિ સ્થાનોની વાર્તા કરતા, કેટલાક પર્વતની બહારના સ્થાનોનું વર્ણન કરતા હતા, કેટલાક ભક્તજનો અનંતકોટી બ્રહ્માંડોના બ્રહ્મા વિષ્ણુ શિવની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયરૂપ ક્રિયા તથા તેઓના લોક અને અમાપ ઐશ્વર્યના સુખનું વર્ણન કરતા હતા, કેટલાક ભક્તજનો તે બ્રહ્માંડોમાં દેવતા દૈત્ય અને મનુષ્યોની આશ્ચર્યકારી ક્રિયાઓ થતી જોઈ હતી તેનું વર્ણન કરી દેખાડતા, કેટલાક તો સમાધિમાં અનુભવેલી સમગ્ર બ્રહ્માંડની રચનાનું વર્ણન કરતા અને કેટલાક ભક્તો તો પોતાના શરીરની રચનાનું સમગ્ર વર્ણન કરી દેખાડતા, તેમજ કેટલાક ભક્તો સમસ્ત ખગોળ અને ભૂગોળની અંદર રહેલી સ્થિતિનું યથાર્થ વર્ણન કરીને કહેતા હતા. હે નરાધીપ, આ પ્રમાણે સમાધિમાંથી ભક્તજનોના ઉપરોક્ત વચન સાંભળી ભગવાન શ્રી નારાયણ મુનિ તે યોગવાળા ભક્તોની પક્વતા અને અપક્વતાનો નિર્ણય કરતા હતા. તેમાંથી જે જે ભક્તજનોની યોગધારણા અપક્વ હતી તે ભક્તજનોને ફરીથી યોગ્ય યોગધારણા કરાવતા હતા. હે રાજન, કેટલાક ભક્તોને ભગવાન શ્રીહરિએ પ્રાણવાયુનું તથા નાડીઓનું સ્વતંત્રપણે આકર્ષણ તથા પ્રસારણ કરવાની ક્રિયારૂપ યોગાભ્યાસ કરતા શીખવ્યો. કેટલાક ભક્તોને સર્વ અંગમાંથી પ્રાણનું આકર્ષણ કરી માત્ર નેત્રમાં કે આંગળી આદિના કોઈ એક ભાગમાં પ્રાણને ધારણ કરવાની યોગકળા શીખવતા હતા. આવી રીતે એક એક અંગમાં ધારણા વખતે પ્રાણ તથા આત્માની હાજરીએ રહિત શરીરના અન્ય અંગોને કોઈ કાપે કે બાળે છતાં તેની તેમને કોઈ વ્યથા થતી ન હતી. હે રાજન, ભગવાન શ્રીહરિ કોઈ ભક્તોને કોઈ એક નેત્રને બહારની વૃત્તિથી પાછું વાળી અંતરવૃત્તિવાળું કરીને અંદર ધારણ કરવું અને બીજા નેત્રને મટકાએ રહિત કરી બહાર વૃત્તિથી ધારણ કરવું, તેમજ ફરી બંને નેત્રને ઉલટી રીતે ધારણ કરવા, અર્થાત જે નેત્રને અંતરવૃત્તિથી ધારણ કર્યું હોય તેને બહારની વૃત્તિથી ધારણ કરવું અને જેને બાહ્યવૃત્તિથી ધારણ કર્યું હોય તેને આંતરવૃત્તિથી ધારણ કરવું, આવી રીતે અક્ષિવિદ્યાનું શિક્ષણ આપી અક્ષિયોગ શીખવતા હતા. હે રાજન, ભગવાન શ્રીહરિ કોઈક ભક્તને બંને નેત્રોને બાહ્યવૃત્તિથી પાછા વાળી આંતરવૃત્તિમાં સ્થિર કરી નાડીપ્રાણનો સંકોચ કરવાની કળા શીખવતા હતા, તેમજ કોઈક ભક્તોને બંને નેત્રોને મટકાએ રહિત કરી બહાર વૃત્તિમાં સ્થિર કરાવી નાડી પ્રાણનો સંકોચ કરવાની કળા શીખવતા હતા. વળી સમર્થ ભગવાન શ્રીહરિ કોઈક ભક્તને છ ચક્રોની મધ્યે કોઈ એક ચક્રમાં પ્રાણનો નિરોધ કરાવી અનેક પ્રકારના નાદને શ્રવણ કરાવતા હતા. વળી કોઈ ભક્તને એક ચક્રમાં પ્રાણનો નિરોધ કરાવી ઓંકારની ગણના કરાવતા અને પછી સમાધિમાંથી જાગ્રત થયેલા તે ભક્ત પાસે પ્રણવની સંખ્યા કેટલી થઈ તે બોલાવતા હતા. તેમજ કોઈ ભક્તને ઈડા, પિંગલા અને સુષુમણાના માર્ગથી ચંદ્ર, સૂર્ય આદિના લોક પ્રત્યે ગતિ કરાવી તેનું દર્શન કરાવતા હતા. હે રાજન, ભગવાન શ્રીહરિ કોઈ ભક્તોને સમાધિ કરાવી યમપુરીમાં મોકલતા અને ત્યાં પોતાનું અનંત જીવોના કલ્યાણ માટે પ્રગટ કરેલું સ્વામિનારાયણ નામ નારકી જીવોને શ્રવણ કરાવી તે જ ક્ષણે નરકમાંથી ઉદ્ધાર કરતા હતા. હે રાજન, જેવી રીતે ચક્રવર્તી રાજા રાજ્યસિંહાસન ઉપર આરૂઢ થાય ત્યારે સમસ્ત બંદીવાનોને કારાવાસમાંથી છોડી મૂકે છે, તેવી જ રીતે ભગવાન શ્રીહરિ ગુરુપદની ગાદી ઉપર આરૂઢ થયા તેથી નારકી જીવોને નરકમાંથી મુક્ત કર્યા. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ પોતાના ભક્તજનોને સમગ્ર યોગની કળાઓ યોગના સાધન સંપત્તિ વિના સિદ્ધ કરાવી આપ્યા. તેથી સિદ્ધ થયેલા તે મેધાવી યોગી ભક્તજનો ભગવાન શ્રીહરિના પ્રતાપથી તત્કાળ અન્યના શરીરમાં પ્રવેશ કરી તેમના મનના સર્વસંકલ્પોને જાણતા હતા. તે સમાધિવાળા ભક્તો બીજાના શરીરમાં પ્રવેશ કરી ભગવાન શ્રીહરિની માફક જ તેઓના પ્રાણનો નિરોધ કરાવી ભગવાનના બ્રહ્મપુર આદિ ધામોના દર્શન કરાવતા હતા. ભગવાન શ્રીહરિ જે ભક્તને આજ્ઞા આપે તે ભક્ત બીજા પુરુષને સમાધિ કરાવવા સમર્થ થઈ શકે અને સમાધિમાંથી જાગ્રત પણ કરાવી શકે. હે રાજન, આ પ્રમાણે મહા ઐશ્વર્યવાન ભગવાન શ્રીહરિએ નિષ્કારણ અતિશય કરુણા કરીને પોતાનો પ્રતાપ દેખાડી કાળે કરીને નષ્ટ થયેલી યોગકળાનો ભારતની ભૂમિ ઉપર ફરીથી પ્રવર્તન કર્યું. હે રાજર્ષિ, દરેક નગરમાં અને ગામમાં તેમજ દરેકના ઘેર ઘેર સાંભળનારાનું પણ મંગળ કરે તેવી શ્રીહરિની યોગકળાના ઐશ્વર્યની વાર્તાઓ થવા લાગી. હે રાજન, ભક્તજનોની આગળ સભામાં અમૂલ્ય સિંહાસનો પર વિરાજી અનેક પ્રકારની યોગકળાઓ પોતાના ભક્તજનોને શીખવતા તેમજ તે ભક્તજનોના હૃદયકમળમાં પોતાના યોગેશ્વર્યથી પ્રવેશ કરી તેમનો હાથ પોતાના હાથથી ગ્રહણ કરી તે ભક્તજનો જે જે ધામોના દર્શન કરવાની ઈચ્છા કરે તે તે ધામોમાં લઈ જઈ તે તે ધામોના દિવ્ય વૈભવોને સ્વયં પોતે આગળ ચાલી પોતાની અંગુલીના નિર્દેશથી દર્શન કરાવતા હતા. આવા અતિશય મહિમાવાળા શ્રી ભક્તિધર્મના પુત્ર સાક્ષાત ભગવાન શ્રીહરિ સર્વત્ર વિજય પામે છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં આ પૃથ્વી પર અનેક પ્રકારની યોગકળાઓનો આવિષ્કાર કર્યો તેનું નિરૂપણ કર્યું એ નામે 8મો અધ્યાય પૂર્ણ થયો.